بسم الله الرحمن الرحيم. إذا الشمس كورت وإذا النجوم انكدرت وإذا الجبال سيرت. جارے سورج ویٹاڑی لیوامہ آوشے یعنی کہ سورج نو پرکاش روشنی سمیٹی لیوامہ آوشے ને જ્યારે સિતારાઓ તેજ વગરના ચમક વગરના થઈ જશે, ને જ્યારે પહાડોને ચલાવવામાં આવશે. وَإِذَا الْعِشَارُ عُطِّلَتْ وَإِذَا الْوُحُوشُ حُشِرَتْ وَإِذَا الْبِحَارُ سُجِّرَتْ. અને જ્યારે ગર્ભવાળી હમલવાળી ઊંટણીઓ છોડી દેવામાં આવશે, અને જ્યારે જંગલી જનાવરો ભેગા કરવામાં આવશે, અને જ્યારે દરિયાઓમાં આગ લાગી જશે. وإذا النفوس زوجت وإذا الموءودة سئلت بأي ذنب قتلت. અને જ્યારે આત્માઓ નફસો શરીરો સાથે જોડી દેવામાં આવશે, અને જ્યારે જીવતી ડાટેલી છોકરીઓને સવાલ કરવામાં આવશે કે તેણીઓ ક્યાં ગુનાસર ક્યાં અપરાધના લીધે મારી નખાઈ હતી. وإذا الصحف نشرت وإذا السماء كشطت. અને જ્યારે આમાલનામું યાની કે કરણીના લેખ ઉઘાડી નાખવામાં આવશે, અને જ્યારે આસમાનના પડ ઉખેડી નાખવામાં આવશે. وإذا الجحيم سعرت وإذا الجنة أزلفت. અને જ્યારે જહન્નમની આગને ધગધગાવવામાં આવશે, વધારે તપીશ દેવામાં આવશે, અને જ્યારે જન્નત નજદીક કરી દેવામાં આવશે, ત્યારે દરેક જીવ જાણી લેશે કે તે શું શું લઈને આવ્યો છે. فلا أقسم بالخنس الجوار الكنس والليل إذا عسعس والصبح إذا تنفس. તો હું કસમ ખાઉં છું તે ચાલતા ચાલતા પાછા હટનારા સિતારાની, અને સહેલ કરતા કરતા ફરતા ફરતા સંતાય જનાર સિતારાની, અને રાતની કસમ જ્યારે કે તે વિદાય થાય છે, અને સવારની પ્રભાતની જ્યારે કે તે રોશની આપવા માંડે છે. ઇન્નહુ લકૌલુ રસૂલિન કરીમ. બેશક કુરાન મજીદ એક માનવંત મોકલેલાએ પહોંચાડેલો સંદેશો છે, યાની કે જિબ્રઈલે પહોંચાડેલો સંદેશો છે. ઝી કુવ્વતિન ઇન્દ ઝિલ અર્શ મકીન. જે અર્શના માલિકને ત્યાં શક્તિવાળો અને માનવંત છે. ત્યાં ફરિશ્તાઓ તરફથી તેની તાબેદારી કરવામાં આવે છે, વળી તે વિશ્વાસુ પણ છે. ને એ મક્કાવાસીઓ, તમારો સાથી દીવાનો નથી, યાની કે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, પાગલ નથી. وَلَقَدْ رَآهُ بِالْأُفُقِ الْمُبِينِ. અને ચોક્કસ જ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી જિબ્રઈલને આસમાનના વાદળા વગરની ટોચ ઉપર ક્ષિતિજ ઉપર જોયો છે. وَمَا هُوَ عَلَى الْغَيْبِ بِضَنِينٍ. અને તે ગૈબની વાતોની બાબતે કંજૂસ નથી. وَمَا هُوَ بِقَوْلِ شَيْطَانِ الرَّجِيمِ فَأَيْنَ تَذْهَبُونَ. અને આ કુરાને મજીદ લાનત અને ફિટકાર પામેલા શૈતાનનો બોલ નથી, શૈતાનનું કહેણ નથી, છતાં તમે ક્યાં બહેકી જાઓ છો. ઇન હુવ ઇલ્લા ઝિક્રુલ લિલઆલમીન. આ કુરાને મજીદ કાંઈ નથી પણ તમામ દુનિયાઓ માટે નસીહત છે, શિખામણ છે. લિમન શાઅ મિનકુમ અન યસ્તકીમ. તે શખ્સ માટે તે માણસ માટે કે જે તમારામાંથી સાચા રસ્તે ચાલવા માંગતો હોય. وَمَا تَشَاءُونَ إِلَّا أَنْ يَشَاءَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ. અને તમે કાંઈ પણ ચાહશો નહીં સિવાય કે જે અલ્લાહ યાની કે તમામ દુનિયાનો પાલનહાર ચાહે.